શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ચોથો અધ્યાય 81 સ્કંદ પુરાણની વિષય સૂચિ આ પુરાણનો પાઠ શ્રવણ તથા દાનનું મહાત્મય શ્રી બ્રહ્માજી કહે છે. હે વત્સ, સાંભળો, હવે હું સ્કંદ પુરાણનું વર્ણન કરું છું જેના અંગ અંગમાં મહાદેવજી સ્થિત છે. મેં સત્કોટી પુરાણમાં શિવ મહિમાનું જે વર્ણન કર્યું છે તેના સારભૂત અર્થનું વ્યાસજીએ સ્કંદ પુરાણમાં વર્ણન કર્યું છે. આ પુરાણના 7 ખંડ છે. સર્વ પાપહર સ્કંદ પુરાણના 81,000 શ્લોક છે. જે આનો પાઠ અથવા શ્રવણ કરે છે તે સાક્ષાત ભગવાન શિવ જ છે. એમાં સ્કંદ દ્વારા તે શૈવ ધર્મોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે જે તત્પુરુષ કલ્પમાં પ્રચલિત હતા. તે સર્વ પ્રકારની સિદ્ધિ પ્રદાન કરનારા છે. આના પ્રથમ ખંડનું નામ મહેશ્વર ખંડ છે, જે સર્વ પાપોને નાશ કરનારો છે. આ મહેશ્વર ખંડના 12,000થી થોડા ઓછા શ્લોક છે. આ પરમ પવિત્ર તથા વિશાળ કથાઓથી પરિપૂર્ણ છે. આમાં સેંકડો ઉત્તમ ચરિત્ર છે તથા આ ખંડ સ્કંદ સ્વામીના મહાત્મયનો સૂચક છે. મહેશ્વર ખંડની અંતર્ગત કેદાર મહાત્મયમાં પુરાણનો આરંભ થયો છે. એમાં પ્રથમ દક્ષ યજ્ઞની કથા છે. ત્યાર પછી શિવલિંગ પૂજનનું ફળ બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી સમુદ્ર કથન, સમુદ્ર મંથનની કથા અને દેવરાજ ઇન્દ્રના ચરિત્રનું વર્ણન છે. પછી પાર્વતીનું પાખ્યાન અને તેમના વિવાહનો પ્રસંગ છે. ત્યાર પછી કુમારસ્કંદની ઉત્પત્તિ અને તારકાસુર સાથે તેમના યુદ્ધનું વર્ણન છે. પછી પાશુપતનું પાખ્યાન અને ચંડની કથા છે. પછી દૂતની નિયુક્તિનું કથન અને નારદ સમાગમનો પ્રસંગ છે. ત્યાર પછી કુમાર મહાત્મયના પ્રસંગમાં પંચતીર્થની કથા છે. ધર્મવર્મા રાજાની કથા તથા નદીઓ અને સમુદ્રનું વર્ણન છે. ત્યાર પછી ઇન્દ્રદ્યુમ્ન અને નાડીજંગની કથા છે. પછી મહાનદીના પ્રાદુર્ભાવ અને દમનકની કથા છે. ત્યાર પછી મહીસાગર સંગમ અને કુમારેશનું વૃત્તાંત છે. ત્યારબાદ નાના પ્રકારના ઉપાખ્યાનો સહિત તારક યુદ્ધ અને તારકાસુરના વધનું વર્ણન છે. પછી પંચલિંગ સ્થાપનાની કથા છે. ત્યાર પછી દ્વીપોનું પુણ્યમય વર્ણન, ઉપરના લોકોની સ્થિતિ, બ્રહ્માંડની સ્થિતિ અને તેનું પરિમાણ તથા વર્કરેશની કથા છે. મહાકાલનો પ્રાદુર્ભાવ અને તેની પરમ અદ્ભુત કથા છે. પછી વાસુદેવનું મહાત્મય અને કોટી તીર્થનું વર્ણન છે. ત્યાર પછી ગુપ્ત ક્ષેત્રમાં નાના તીર્થોનું આખ્યાન કહેવામાં આવ્યું છે. પાંડવોની પુણ્યમય કથા તથા બર્બરિકની સહાયતાથી મહાવિદ્યાની સાધનનો પ્રસંગ છે. ત્યાર પછી તીર્થયાત્રાની સમાપ્તિ છે. ત્યાર પછી અરુણાચલનું મહાત્મય તથા સુનક અને બ્રહ્માજીનો સંવાદ છે. ગૌરીની તપસ્યાનું વર્ણન તથા ત્યાંના જુદા જુદા તીર્થોનું વર્ણન છે. મહિષાસુરની કથા તથા તેના વધનો પરમ અદ્ભુત પ્રસંગ કહેવામાં આવ્યો છે. દ્રોણાચલ પર્વત પર ભગવાન શિવનો નિત્ય નિવાસ બતાવવામાં આવ્યો છે. આ પ્રમાણે સ્કંદ પુરાણમાં અદ્ભુત મહેશ્વર ખંડ છે. બીજો વૈષ્ણવ ખંડ છે. હવે તેના આખ્યાનો સાંભળો. પહેલા ભૂમિ વારાહનું સંવાદનું વર્ણન છે, જેમાં વેંકટાચલનું પાપનાશક વૃત્તાંત છે. પછી કમલાની પવિત્ર કથા અને શ્રીનિવાસની સ્થિતિનું વર્ણન છે. ત્યાર પછી કુંભારની કથા, સ્વર્ણમુખરી નદીના મહાત્મયનું વર્ણન છે. પછી અનેક ઉપાખ્યાનોથી યુક્ત ભરદ્વાજની અદ્ભુત કથા છે. આ પછી મતંગ અને અંજનના પાપનાશક સંવાદનું વર્ણન છે. પછી ઉત્કલ પ્રદેશના પુરુષોત્તમ ક્ષેત્રનું મહાત્મય કહેવામાં આવ્યું છે. ત્યાર પછી માર્કંડેયજીની કથા, રાજા અંબરીશનું વૃત્તાંત, ઇન્દ્રદ્યુમ્નના આખ્યાન અને વિદ્યાપતિની શુભ કથાનો ઉલ્લેખ છે. હે બ્રહ્મ, આ પછી જેમિની અને નારદનું આખ્યાન છે. પછી નીલકંઠ અને નરસિંહનું વર્ણન છે. ત્યારબાદ અશ્વમેઘ યજ્ઞની કથા અને રાજાનું બ્રહ્મલોકમાં ગમન વગેરેનું વર્ણન છે. ત્યાર પછી રથયાત્રા વિધિ અને જપ તથા સ્નાન વિધિ કહીને પછી દક્ષિણામૂર્તિનું પાખ્યાન અને ગુડીચાની કથા છે. રથરક્ષાની વિધિ અને ભગવાનના શયનોત્સવનું વર્ણન છે. પછી રાજા શ્વેતનું પાખ્યાન છે. પછી પૃથ્વી ઉત્સવનું નિરૂપણ છે. ભગવાનનો દોલોત્સવ તથા સાવંત્સરિક વ્રતનું વર્ણન કર્યા બાદ ઉદાલકના નિયોગથી ભગવાન વિષ્ણુની નિષ્કામ પૂજાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પછી મોક્ષ સાધન કહીને નાના પ્રકારના યોગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી દશાવતારની કથા અને સ્નાન વગેરેનું વર્ણન છે. ત્યારબાદ બદ્રિકાશ્રમ તીર્થનું પાપનાશક મહાત્મય કહેવાયું છે. તે પ્રસંગમાં અગ્નિ વગેરે તીર્થો અને ગરુડ શિલાનો મહિમા છે ત્યાં ભગવાનના નિવાસનું કારણ કહેવામાં આવ્યું છે. પછી કપાલ મોચન તીર્થ, પંચધારા તીર્થ અને મેરુ સંસ્થાનની કથા છે. ત્યાર પછી કાર્તિક માસનું મહાત્મ્યનું વર્ણન છે. ધૂમ્રકેશ ઉપાખ્યાન અને કાર્તિક માસમાં પ્રત્યેક દિવસના કૃત્યનું વર્ણન છે. અંતમાં ભીષ્મપંચક વ્રતના ભીષ્મપંચક વ્રતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, જે ભોગ અને મોક્ષપ્રદ છે. ત્યાર પછી માર્ગશીર્ષ માસના મહાત્મ્યમાં સ્નાનવિધિ કહેવામાં આવી છે. પછી પુંડરાદિ કીર્તન અને માલાધારણના પુણ્ય વિશે કહેવામાં આવ્યું છે. ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવાનું તથા ઘંટ વગાડો વગેરેનું પુણ્યફળ કહ્યું છે. અનેક પ્રકારના ફૂલોથી ભગવાનની પૂજાનું ફળ અને તુલસીદળનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે. ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવાનો મહિમા, એકાદશીના દિવસે કીર્તન, અખંડ એકાદશી વ્રત કરવાનું પુણ્ય અને એકાદશી રાત્રિ જાગરણનું ફળ બતાવવામાં આવ્યું છે. આ પછી મત્સ્યોત્સવનું વિધાન અને નાના મહાત્મ્યનું કીર્તન છે. ભગવાનના ધ્યાન વગેરેનું પુણ્ય તથા મથુરાનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. મથુરા તીર્થનું ઉત્તમ મહાત્મ્ય અલગ કહેવામાં આવ્યું છે અને ત્યાંના 12 વનોના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી આ પુરાણમાં શ્રીમદ ભાગવતના ઉત્તમ મહાત્મ્યનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ પ્રસંગમાં વ્રજનાભ અને સાંડિલ્યના સંવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વ્રજની આંતરિક લીલાઓનો પ્રકાશિત કરે છે ત્યાર પછી માઘ માસમાં સ્નાન દાન અને જપનું મહાત્મ્ય બતાવ્યું છે, જેમાં નાના પ્રકારના આખ્યાનોનો સમાવેશ થયો છે. ત્યારબાદ વૈશાખ મહાત્મ્યમાં સૈયાદાન વગેરેનું ફળ કહેવામાં આવ્યું છે. પછી જલદાનની વિધિ, કામોપ્યાખ્યાન, સુખદેવ ચરિત્ર, વ્યાધની અદ્ભુત કથા અને અક્ષય તૃતીયા વગેરેના પુણ્યનું વિશેષ રૂપે વર્ણન છે. ત્યાર પછી અયોધ્યા મહાત્મ્યનો પ્રારંભ કરીને તેમાં ચક્રતીર્થ, બ્રહ્મતીર્થ, ઋણમોચન તીર્થ, પાપમોચન તીર્થ, સહસ્ત્રધારા તીર્થ, સ્વર્ગદ્વાર તીર્થ, ચંદ્રહરિતીર્થ, ધર્મહરિતીર્થ, સ્વર્ણવૃષ્ટિતીર્થની કથા તથા તિલોદા સરયુ સંગમનું વર્ણન છે. ત્યાર પછી સીતાકુંડ, ગુપ્ત હરિતીર્થ, સરયુ ઘાઘરા સંગમ, ગોપ્રચાર તીર્થ, શિરોદક તીર્થ અને બૃહસ્પતિ કુંડ વગેરે 5 તીર્થોના મહિમાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ત્યાર પછી ઘોષાર્ક વગેરે 13 તીર્થોનું વર્ણન છે. પછી ગયાકૂપના સર્વ પાપનાશક મહાત્મ્યની કથા છે. ત્યાર પછી માંડવ્યાશ્રમ વગેરે, અજિત વગેરે તથા માનસ વગેરે તીર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે આ બીજો વૈષ્ણવખંડ કહેવામાં આવ્યો છે. એ મરી છે. આ પછી પરમ પુણ્યદાયક બ્રહ્મખંડનું વર્ણન સાંભળો, જેમાં પ્રથમ સેતુ મહાત્મ્યનો પ્રારંભ કરીને ત્યાંના સ્નાન દર્શનનું ફળ બતાવવામાં આવ્યું છે. પછી ગાલવની તપસ્યા તથા રાક્ષસની કથા છે. ત્યાર પછી દેવી પતનમાં ચક્રતીર્થ વગેરેનો મહિમા, વેતાલ તીર્થનું મહાત્મ્ય અને પાપનાશ વગેરેનું વર્ણન છે. મંગલ વગેરે તીર્થોનું મહાત્મ્ય, બ્રહ્મકુંડ વગેરેનું વર્ણન, હનુમંત કુંડનો મહિમા તથા અગસ્ત્ય તીર્થના ફળનું કથન છે. રામતીર્થ વગેરેનું વર્ણન, લક્ષ્મી તીર્થનું નિરૂપણ, શંખ વગેરે તીર્થોનો મહિમા તથા સાધ્યામૃત વગેરે તીર્થોના પ્રભાવનું વર્ણન છે. આ પછી ધનુષકોટી વગેરેનું મહાત્મ્ય, શિરકુંડ વગેરેનો મહિમા તથા ગાયત્રી વગેરે તીર્થોના મહાત્મ્યનું વર્ણન છે. પછી રામેશ્વરનો મહિમા, તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો છે. પછી ધર્મારણ્યનો પ્રાદુર્ભાવ, તેના પુણ્યનું વર્ણન, કર્મસિદ્ધનું ઉપાખ્યાન તથા ઋષિવંશનું નિરૂપણ છે. ત્યાર પછી ત્યાં અપ્સરા સંબંધી મુખ્ય તીર્થોનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે. આના પછી વર્ણાશ્રમ ધર્મના તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી દેવસ્થાન વિભાગ તથા બકુલ આદિત્યની શુભ કથાનું વર્ણન છે. ત્યાં છત્રાનંદા, શાંતા, શ્રીમાતા, મતંગિની અને પુણ્યદા 5 દેવીઓનો સદા નિવાસ હોવાનું બતાવવામાં આવ્યું છે. આ પછી ઇન્દ્રેશ્વર વગેરેનો મહિમા તથા દ્વારકા વગેરેનું નિરૂપણ છે. લોહાસુરની કથા, ગંગાકૂપનું વર્ણન, શ્રી રામચંદ્રજીનું ચરિત્ર તથા સત્યમંદિરનું વર્ણન છે. પછી જીર્ણોદ્ધારના મહિમાનું કથન, આસનદાન જાતિભેદ વર્ણન તથા સ્મૃતિ ધર્મનું નિરૂપણ છે. ત્યારબાદ અનેક ઉપાખ્યાનો સહિત વૈષ્ણવ ધર્મનું વર્ણન છે. ત્યાર પછી પુણ્યપ્રદ ચાતુર્માસ્યની મહાત્મ્યનો પ્રારંભ કરીને તેમાં પાલન કરવા યોગ્ય બધા ધર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પછી દાનની પ્રશંસા, વ્રતનો મહિમા, તપસ્યા અને પૂજાનું મહાત્મ્ય તથા સક્ષુદ્રનું કથન છે. ત્યાર પછી પ્રકૃતિઓના ભેદનું વર્ણન છે. શાલિગ્રામ તત્વનું નિરૂપણ, તારકાસુરના વધનો ઉપાય, ગરુડ પૂજનનો મહિમા, વિષ્ણુનો શ્રાપ, વૃક્ષભાવની પ્રાપ્તિ, પાર્વતીની વિનંતી, ભગવાન શિવનું તાંડવ નૃત્ય, રામનામના મહિમાનું નિરૂપણ, શિવલિંગ પતનની કથા, પેજવન શુદ્રની કથા, પાર્વતીજીનો જન્મ અને ચરિત્ર, તારકાસુરના વધની અદ્ભુત કથા, પ્રણવના ઐશ્વર્યનું કથન, તારકાસુરના ચરિત્રનું પુનઃવર્ણન, દક્ષ યજ્ઞની સમાપ્તિ, દ્વાદશાક્ષર મંત્રનું નિરૂપણ, જ્ઞાનયોગનું વર્ણન, દ્વાદશ સૂર્યોનો મહિમા તથા ચાતુર્માસ મહાત્મ્યનું શ્રવણ વગેરેના પુણ્યનું વર્ણન કરવામાં આવ્યું છે, જે મનુષ્યને માટે કલ્યાણપ્રદ છે. ત્યાર પછી બ્રહ્મોત્તર ભાગમાં ભગવાન શિવનો અદ્ભુત મહિમા, પંચાક્ષર મંત્રનું મહાત્મ્ય તથા ગોકર્ણમાં મહિમાનું વર્ણન છે. ત્યાર પછી શિવરાત્રિનો મહિમા, પ્રદોષ વ્રતનું વર્ણન તથા સોમવાર વ્રતનો મહિમા તથા સિમંતિનીની કથા છે. પછી ભદ્રાયુની ઉત્પત્તિનું કથન, સદાચાર નિરૂપણ, શિવ કવચનો ઉપદેશ, ભદ્રાયુના વિવાહનું વર્ણન, ભદ્રાયુનો મહિમા, ભસ્મ મહાત્મ્યનું વર્ણન, સબરનું પાખ્યાન, ઉમા મહેશ્વર વ્રતનો મહિમા, રુદ્રાક્ષનું મહાત્મય, રુદ્રાધ્યયનું પુણ્ય તથા બ્રહ્મખંડના શ્રવણ વગેરેના પુણ્યપદ મહિમાનું વર્ણન છે. આ પ્રમાણે આ બ્રહ્મખંડ કહેવામાં આવ્યો છે. ત્યાર પછી ચોથો પરમ ઉત્તમ કાશીખંડ છે, જેમાં વિંધ્ય પર્વત અને નારદજીના સંવાદનું વર્ણન છે. પછી સત્યલોકનો પ્રભાવ, અગસ્ત્યના આશ્રમમાં દેવતાઓનું આગમન, પતિવ્રતા ચરિત્ર તથા તીર્થયાત્રાની પ્રશંસા છે. ત્યાર પછી સપ્તપુરીનું વર્ણન, સૈમિનીનું નિરૂપણ, શિવશર્માને સૂર્ય, ઇન્દ્ર અને અગ્નિલોકની પ્રાપ્તિનો ઉલ્લેખ છે. અગ્નિનો પ્રાદુર્ભાવ, નિવૃત્તિ તથા વરુણની ઉત્પત્તિ, ગંધવતી, અલકાપુરી અને ઈશાનપુરીના ઉદ્ભવનું વર્ણન, ચંદ્ર, સૂર્ય, બુધ, મંગળ તથા બૃહસ્પતિના લોક, બ્રહ્મલોક, વિષ્ણુલોક, ધ્રુવલોક અને તપોલોકનું વર્ણન છે. ત્યાર પછી ધ્રુવલોકની પુણ્યમય કથા, સત્યલોકનું નિરીક્ષણ, સ્કંદ અગસ્ત્ય સંવાદ, મણિકર્ણિકાની ઉત્પત્તિ, ગંગાજીનું પ્રાગટ્ય, ગંગા સહસ્ત્રનામ, કાશીપુરીની પ્રશંસા, ભૈરવનો આવિર્ભાવ, દંડપાણી તથા જ્ઞાનવાપીનો ઉદ્ભવ, કલાવતીની કથા, સદાચાર નિરૂપણ, બ્રહ્મચારીનું આખ્યાન, સ્ત્રીના લક્ષણ, કર્તવ્ય અકર્તવ્યનો નિર્દેશ, સ્ત્રીના લક્ષણ પછી કર્તવ્ય અકર્તવ્યનો નિર્દેશ, અવિમુક્તેશ્વરનું વર્ણન, ગૃહસ્થ યોગીનો ધર્મ, કાલ જ્ઞાન, દિવોદાસની પુણ્યમય કથા, કાશીનું વર્ણન, ભૂતલ પર માયા ગણી, ગણપતિનો પ્રાદુર્ભાવ, વિષ્ણુ માયાનો પ્રપંચ, દિવોદાસનો મોક્ષ, પંચનદ તીર્થની ઉત્પત્તિ, વિંદુ માધવનું પ્રાગટ્ય, ત્યાર પછી કાશીનું વૈષ્ણવ તીર્થ વગેરે ઓળખાવું. પછી ત્રિશુલધારી શંકરનું કાશીમાં આગમન, જિગીષવ્યની સાથે સંવાદ, મહેશ્વરનું જ્યેષ્ઠેશ્વર નામ થવું, ક્ષેત્રાખ્યાન, કંદુકેશ્વર અને વ્યાઘ્રેશ્વરનો પ્રાદુર્ભાવ, શૈલેશ્વર, રત્નેશ્વર તથા કૃતિવાસેશ્વરનું પ્રાગટ્ય, દેવતાઓનું અધિષ્ઠાન, દુર્ગાસુરનું પરાક્રમ, દુર્ગાજીનો વિજય, ઓમકારેશ્વરનું વર્ણન, પુનઃ ઓમકારનું મહાત્મય, ત્રિલોચનનો પ્રાદુર્ભાવ, કેદારેશ્વરનું આખ્યાન, ધર્મેશ્વરની કથા, વિષ્ણુભુજાનું પ્રાગટ્ય, વીરેશ્વરનું આખ્યાન, ગંગા મહાત્મય કીર્તન, વિશ્વકમેશ્વરનો મહિમા, દક્ષ યજ્ઞોદ્ભવ, સતીશ અને અમૃતેશ વગેરેનું મહાત્મય, પરાશર નંદન વ્યાસની ભુજાઓનું સ્તંભન, ક્ષેત્રના તીર્થોનો સમુદાય, મુક્તિ મંડપની કથા, વિશ્વનાથજીનો વૈભવ, ત્યાર પછી કાશીની યાત્રા અને પરિક્રમાનું વર્ણન, આ બધા કાશીખંડના વિષય છે. ત્યાર પછી પાંચમા અવંતીખંડનું વર્ણન સાંભળો. એમાં મહાકાલ વનનું આખ્યાન, બ્રહ્માજીના મસ્તકનું છેદન, પ્રાયશ્ચિત વિધિ, અગ્નિની ઉત્પત્તિ, દેવતાઓનું આગમન, દેવદીક્ષા, નાના પ્રકારના પાતકોનો નાશ કરનારું શિવસ્ત્રોત, કપાલ મોચનની કથા, મહાકાલવનની સ્થિતિ, કલકેશ્વરનું સર્વ પાપ નાશક તીર્થ, અપ્સરાકુંડ, પુણ્યદાયક રુદ્ર સરોવર, કુટુંબેશ, વિદ્યાધરેશ્વર તથા મરકટેશ્વર તીર્થનું વર્ણન છે. ત્યાર પછી સ્વર્ગદાર, સ્વર્ગદ્વાર, ચતુહુ, સિંધુ તીર્થ, શંકર વાપિકા, શંકરાદિત્ય, પાપનાશક ગંધ, ગંધવતી, ગંધવતી તીર્થ, દશાશ્વમેઘા, દશાશ્વમેઘી કા તીર્થ, અનંસ તીર્થ, હરિસિદ્ધિપ્રદ તીર્થ, પિશાચાદી યાત્રા, હનુમદીશ્વર, કવચેશ્વર, મહાકાલેશ્વર યાત્રા, વાલ્મીકેશ્વર તીર્થ, શુક્રેશ્વર તથા નક્ષત્રેશ્વર તીર્થનું પાખ્યાન, કુશસ્થલીની પરિક્રમા, અક્રૂર તીર્થ, એકપાદ તીર્થ, ચંદ્રાર્ક વૈભવ તીર્થ, કરભેશ તીર્થ, લડુકેશ વગેરે તીર્થ, માર્કંડેશ્વર તીર્થ, યજ્ઞવાપી તીર્થ, સોમેશ્વર તીર્થ, નરકાંતક તીર્થ, કેદારેશ્વર, રામેશ્વર, શોભાગેશ્વર તથા નરાદિત્ય તીર્થ, કેશવાદિત્ય, શક્તિભેદ તીર્થ, સ્વર્ણસાર મુખ તીર્થ, ઓમકારેશ્વર વગેરે તીર્થ, અંધકાસુર દ્વારા સ્તુતિ કીર્તન, કાલવનમાં શિવલિંગોની સંખ્યા તથા સ્વર્ણશૃંગેશ્વર તીર્થનું વર્ણન છે. પછી કુશસ્થલી, અવંતી તથા ઉજ્જૈનીપુરીના પદ્માવતી, કુમુદવતી, અમરાવતી, વિશાલા તથા પ્રતિકલ્પ આ નામોનો ઉલ્લેખ છે. આ નામોનું ઉચ્ચારણ કરવાથી જ્વર એટલે તાવની શાંતિ થાય છે. ત્યાર પછી શિપ્રામાં સ્નાન વગેરેનું ફળ, નાગો દ્વારા કરેલી ભગવાન શિવની સ્તુતિ, રેણાક્ષ વધની કથા, સુંદર કુંડક તીર્થ, નીલગંગા, પુષ્કર તીર્થ, વિંધ્યવાસન તીર્થ, પુરુષોત્તમ તીર્થ, અધનાસન તીર્થ, ગોમતી તીર્થ, વામનકુંડ, વિષ્ણુ સહસ્ત્રનામ, વીરેશ્વર સરોવર, કાલભૈરવ તીર્થ, નાગપંચમીનો મહિમા, નૃસિંહ જયંતિ, કુટુંબેશ્વર યાત્રા, દેવ સાધક કીર્તન, કર્કરાજ નામક તીર્થ, વિશ્નેશ આદિતીર્થ અને સુરોહન તીર્થનું વર્ણન કરવામાં આવ્યું છે. રુદ્રકુંડ વગેરેમાં અનેક તીર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી આઠ તીર્થોની પુણ્યમય યાત્રાનું વર્ણન છે. ત્યાર પછી નર્મદા નદીનું મહાત્મય કહેવામાં આવ્યું છે, જેમાં ધર્મપુત્ર યુધિષ્ઠિરનો વૈરાગ્ય તથા માર્કંડેયની સાથે તેમના સમાગમનું વર્ણન છે. ત્યાર પછી પહેલાના પ્રલયકાળના અનુભવનું વર્ણન, અમૃત કીર્તન, કલ્પ કલ્પમાં નર્મદાના જુદા જુદા નામોનું વર્ણન, નર્મદાજીનું આશ્રોત, કાલરાત્રિની કથા, મહાદેવજીની સ્તુતિ, પૃથક કલ્પની અદ્ભુત કથા, વિશલ્યાની કથા, જાલેશ્વરની કથા, ગૌરીવ્રતનું વર્ણન, ત્રિપુરદાહની કથા, દેહપાત વિધિ, કાવેરી સંગમ, દારૂતીર્થ, બ્રહ્માર્વર્ત, ઈશ્વર કથા, અગ્નિતીર્થ, સૂર્યતીર્થ, મેઘનાદ વગેરે તીર્થ, દારૂપ તીર્થ, દેવતીર્થ, નર્મદેશ તીર્થ, કપિલા તીર્થ, કરંજક તીર્થ, કુંડલેશ તીર્થ, પીપલાદ તીર્થ, વિમલેશ્વર તીર્થ, સુલભેદન તીર્થ, સચિહરણની કથા, અભ્રકનો વધ, સુલભેદોદ ભવતીર્થ, અલગ અલગ દાન ધર્મ, દીર્ઘતપાની કથા, ઋષ્યશૃંગનું પાખ્યાન, ચિત્રસેનની પુણ્યમય કથા, સબરી તીર્થ, પવિત્ર વ્યાધોપ્યાખ્યાન, પુષ્કરિણી તીર્થ, અર્કતીર્થ, આદિત્યેશ્વર તીર્થ, શક્રતીર્થ, કરોટિક તીર્થ, કુમારેશ્વર તીર્થ, અગસ્તેશ્વર તીર્થ, આનંદેશ્વર તીર્થ, માતૃતીર્થ, લોકેશ્વર, ધનદેશ્વર, મંગલેશ્વર તથા કામજ તીર્થ, નાગેશ્વર તીર્થ, ગોપાર તીર્થ, ગોમતીર્થ, ગૌતમ તીર્થ, ગૌતમ તીર્થ, શંખચુડ તીર્થ, નારદેશ્વર તીર્થ, નંદિકેશ્વર તીર્થ, વર્ણેશ્વર તીર્થ, દધિસ્કંદા આદિ તીર્થ, હનુમદીશ્વર તીર્થ, રામેશ્વર વગેરે તીર્થ, સોમેશ્વર, પિંગલેશ્વર, ઋણમય, મોક્ષેશ્વર, કપિલેશ્વર, પુતિકેશ્વર, જલેશય, ચંડાર્ક, યમતીર્થ, કાલહોડીશ્વર, નંદિકેશ્વર, નારાયણેશ્વર, કોટેશ્વર, વ્યાસતીર્થ, પ્રભાસતીર્થ, નાગેશ્વર તીર્થ, સંકર્ષણ તીર્થ, પ્રશ્નેશ્વર તીર્થ, પુણ્યમય, એરંડી સંગમ તીર્થ, સુવર્ણશીલ તીર્થ, કરંજ તીર્થ, કામરતીર્થ, ભાંડર તીર્થ, રોહિણી ભવતીર્થ, ચક્રતીર્થ, ધોત પાપતીર્થ, ધોત પાપતીર્થ આંગિરસ તીર્થ કોટીતીર્થ અન્યોન્ય તીર્થ અંગાર તીર્થ ત્રિલોચન તીર્થ ઇન્દ્રેશ તીર્થ કંબુકેશ તીર્થ સોમે સતીર્થ કોહલે સતીર્થ નર્મદા તીર્થ અર્કતીર્થ આગ્નેર તીર્થ ઉત્તમ ભાર્ગવેશ્વર તીર્થ બ્રહ્મતીર્થ દેવતીર્થ માર્ગેશ તીર્થ આદિ વારાહેશ્વર રામેશ્વર તીર્થ સિદ્ધેશ્વર તીર્થ અહલ્યા તીર્થ કંકટેશ્વર તીર્થ શક્રતીર્થ સોમતીર્થ નાદિશ તીર્થ કાયેશ તીર્થ રુક્મણી સંભવ તીર્થ યોજનેશ તીર્થ વરાહેશ તીર્થ દ્વાદશી તીર્થ શિવતીર્થ સિદ્ધેશ્વર તીર્થ મંગલેશ્વર તીર્થ લિંગવારાહ તીર્થ કુંડેશ તીર્થ શ્વેતવારાહ તીર્થ ભાર્ગવેશ તીર્થ રવિશ્વર તીર્થ શુક્લ વગેરે તીર્થ હુંકાર સ્વામી તીર્થ સંગમેશ્વર તીર્થ નહુષેશ્વર તીર્થ મોક્ષણ તીર્થ પંચગોપદ તીર્થ નાગશાવક તીર્થ સિદ્ધેશ તીર્થ માર્કંડેય તીર્થ અક્રૂર તીર્થ કામોદ તીર્થ શુલરોપ તીર્થ માંડવ્ય તીર્થ ગોપકેશ્વર તીર્થ કપિલેશ્વર તીર્થ પિંગલેશ્વર તીર્થ ભૂતેશ્વર તીર્થ ગંગા તીર્થ ગૌતમ તીર્થ અશ્વમેઘ તીર્થ ભૃગુકચ્છ તીર્થ પાપનાશક કેદારેશ તીર્થ કલકેશ અથવા કનખેશ તીર્થ જાલેશ તીર્થ શાલિગ્રામ તીર્થ વારાહ તીર્થ ચંદ્રપ્રભાસ તીર્થ આદિત્ય તીર્થ શ્રીપદ તીર્થ હંસ તીર્થ મૂલસ્થાન તીર્થ શુલેશ્વર તીર્થ ઉગ્ર તીર્થ ચિત્રદેવક તીર્થ શિખીશ્વર તીર્થ કોટી તીર્થ દશકન્ય તીર્થ સુવર્ણ તીર્થ ઋણમોચન તીર્થ ભારભૂતિ તીર્થ પુંખ મુંડિત તીર્થ આમલેશ તીર્થ કપાલેશ તીર્થ શૃંગેરંડી તીર્થ કોટીતીર્થ અને લોટ લેશ તીર્થ વગેરેનું વર્ણન છે. ત્યાર પછી ફલશ્રુતિ કહેવામાં આવી છે. ત્યારબાદ કૃમિ જંગલ મહાત્મયના પ્રસંગમાં રોહિતાશ્વની કથા ધુંધુમારનું પાખ્યાન એના વધનો ઉપાય ધુંધુવધ ચિત્રવહનો ઉદ્ભવ તેનો મહિમા ચંડીશનો પ્રભાવ રતીશ્વર કેદારેશ્વર લક્ષતીર્થ વિષ્ણુપદી તીર્થ મુખાર તીર્થ ચવનાંધ તીર્થ બ્રહ્મસરોવર ચક્રતીર્થ લલિતોપાખ્યાન બહુગોમુખ તીર્થ રુદ્રાવર્ત તીર્થ માર્કંડેય તીર્થ પાપનાશક તીર્થ શ્રવણેશ તીર્થ શુદ્ધપટ તીર્થ દેવાંધુ પ્રેત તીર્થ જિહવોદિત તીર્થનું પ્રાગટ્ય શિવાદ ભેદ તીર્થ અને ફળશ્રુતિ આ વિષયનું વર્ણન છે. આ બધું અવંતીખંડનું વર્ણન કહેવામાં આવ્યું છે. જે શ્રોતાઓના પાપોનું નાશક છે આના પછી નાગરખંડનો પરિચય આપવામાં આવે છે. આમાં લિંગોત્પત્તિનું વર્ણન હરિશ્ચંદ્રની શુભકથા વિશ્વામિત્રનું મહાત્મય ત્રિશંકુનું સ્વર્ગલોકમાં જવું હાટકેશ્વર મહાત્મયના પ્રસંગમાં વૃતાસુરનો વધ નાગબિલ શંખતીર્થ અચલેશ્વરનું વર્ણન ચમત્કારપૂર્ણ કથા ગયશીર્ષ તીર્થ બાલસ તીર્થ બાલમંડલ તીર્થ મૃગતીર્થ વિષ્ણુપાદ ગોકર્ણ યુગરૂપ સમાશ્રય તથા સિદ્ધેશ્વર તીર્થ નાગસરોવર સપ્તર્ષિ તીર્થ અગસ્ત્ય તીર્થ ભૃણગર્ત નલેશ તીર્થ ભીષ્મ તીર્થ વેડુર મરક તત્ તીર્થ શર્મિષ્ઠા તીર્થ સોમનાથ તીર્થ દુર્ગા તીર્થ આનરકતેશ્વર તીર્થ જમદગ્નિવધની કથા પરશુરામ દ્વારા ક્ષત્રિયોના વધની કથા રામહૃદ નાગપુર તીર્થ ષડલિંગ તીર્થ યજ્ઞભૂતીર્થ મંડરાદિત્ય તીર્થ મંડરાદિતીર્થ ત્રિકાર્ક તીર્થ સતી પરિણય તીર્થ રુદ્રશીર્ષ તીર્થ યોગેશ તીર્થ બાલખિલ્ય તીર્થ ગિરુતીર્થ લક્ષ્મીજીનો શ્રાપ સપ્તવિંશ તીર્થ સોમપ્રાસાદ તીર્થ અંબાવૃદ્ધ તીર્થ અગ્નિતીર્થ બ્રહ્મકુંડ ગોમુખ તીર્થ લોહ્યષ્ટિ તીર્થ અજાપાલેશ્વરી દેવી શનેશ્વર તીર્થ રાજવાપી રામેશ્વર લક્ષ્મણેશ્વર કુશેશ્વર લવેશ્વર લિંગ સર્વોત્તમોત્તમ 68 તીર્થોના નામ દમયંતી પુત્ર ત્રિજાતની કથા, રેવતી અંબાની સ્થાપના, ભક્તિકા તીર્થનો આવિર્ભાવ, શેમકરી દેવી, કેદાર ક્ષેત્રનો પ્રાદુર્ભાવ, શુક્લતીર્થ, મુખારક તીર્થ, સત્ય સંધેશ્વરનું આખ્યાન, કર્ણોત્પલાની કથા, અટેશ્વર તીર્થ, યાજ્ઞવલ્કલ તીર્થ, ગોરી ગણેશ તીર્થ, વાસ્તુપદ તીર્થનું આખ્યાન, અજાગૃહા દેવીની કથા, સૌભાગ્ય સૌભાગ્યંદ તીર્થ, શૂલેશ્વર લિંગ, ધર્મરાજાની કથા, મિષ્ઠાન દેવેશ્વરનું આખ્યાન, ત્રણ ગણપતિનો આવિર્ભાવ, જાવાલી ચરિત્ર, મકરેશની કથા, કાલેશ્વરી અને અંધકનું આખ્યાન, આપસરસ કુંડ, પુષ્પાદિત્ય તીર્થ, રોહિતાશ્વ તીર્થ, નાગર બ્રાહ્મણોની ઉત્પત્તિનું કથન, ભાર્ગવ ચરિત્ર, વિશ્વામિત્ર ચરિત્ર, સારસ્વત તીર્થ, પીપલાદ તીર્થ, કંસારીશ્વર તીર્થ, પિંડક તીર્થ, બ્રહ્માનો યજ્ઞનું વૃતાંત, સાવિત્રીની કથા, રેવતનું આખ્યાન, ભૃતયજ્ઞનું વૃતાંત, મુખ્ય તીર્થનું નિરીક્ષણ, કુરુક્ષેત્ર, હાટકેશ્વર ક્ષેત્ર અને પ્રભા ક્ષેત્ર, આ ક્ષેત્રનું વર્ણન, પુષ્કરાણ્ય, નિમિષારણ્ય તથા ધર્મારણ્ય, આ ત્રણ અરણ્યનું વર્ણન, વૃંદાવન, ખાંડવવન અને અદ્વૈતવન, અદ્વૈતવન, આ ત્રણ વનોનો ઉલ્લેખ, કલ્પગ્રામ, શાલગ્રામ તથા નંદીગ્રામ, આ ત્રણ ઉત્તમ ગ્રામોનું પ્રતિપાદન, અસિતીર્થ, શુક્લતીર્થ તથા પિતૃતીર્થ, આ ત્રણેય તીર્થોનું નિરૂપણ, શ્રી શૈલ, અર્બુદાગીરી તથા રૈવતગીરી, આ ત્રણ પર્વતોનું વર્ણન, ગંગા, નર્મદા અને સરસ્વતી, આ ત્રણ નદીઓના નામ ઉચ્ચારણ, આ ત્રણેયમાંથી એક એકનું કીર્તન, 3.5 કરોડ તીર્થોનું ફળ આપનારું છે. આ બધા વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કુપિકા તીર્થ, શંખ તીર્થ, ચામર તીર્થ અને બાલમંડન તીર્થ, આ ચારેયનું ઉચ્ચારણ હાટકેશ્વર ક્ષેત્રનું ફળ આપે છે. આ બધા તીર્થોના વર્ણન પછી સામ્બાદિત્યનો મહિમા, શ્રાદ્ધકલ્પનું નિરૂપણ, યુધિષ્ઠિર ભીષ્મ સંવાદ, અંધક અંધકારમય નરખ, જલશાયીનું મહાત્મય, ચાતુર્માસ વ્રત, અશૂન્ય શયન વ્રત, મંકણેશનો મહિમા, શિવરાત્રિનું મહાત્મય, તુલા પુરુષદાન, પૃથ્વીદાન, બાલકેશ્વર, કપાલ મોચનેશ્વર, પાપપિંડ, સાપ્તલિંગ, યુગમાન વગેરેનું વર્ણન, નિંબેશ્વર અને શાકંભરીની કથા, એકાદશ રુદ્રોના પ્રાગટ્યનું વર્ણન, દાન મહાત્મય તથા દ્વાદશ આદિત્યનું કીર્તન, દ્વાદશાદિત્યનું કીર્તન, આ બધા વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે નાગરખંડ કહેવામાં આવ્યો છે. હવે પ્રભાસખંડનું વર્ણન કરવામાં આવે છે, જેમાં સોમનાથ, વિશ્વનાથ, મહાન પુણ્યપદ, અર્કસ્થળ તથા સિદ્ધેશ્વર વગેરેનું આખ્યાન અલગ અલગ કહેવામાં આવ્યું છે. ત્યાર પછી અગ્નિતીર્થ, કપદીશ્વર, ઉત્તમ ગતિદાયક કેદારેશ્વર, ભીમેશ્વર, ભૈરવેશ્વર, ચંડીશ્વર, ભાસ્કરેશ્વર, ચંદ્રેશ્વર, મંગલેશ્વર, બુધેશ્વર, બૃહસ્પતિશ્વર, શુક્રેશ્વર, શનેશ્વરેશ્વર, રાહવીશ્વર, કેતવીશ્વર વગેરે શિવ વિગ્રહોનું વર્ણન છે. ત્યાર પછી સિદ્ધેશ્વર વગેરે અન્ય 5 રુદ્રોની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. વરારોહ, આજાપાલા, મંગલા, લલિતેશ્વરી, લક્ષ્મીવર, બાડવેશ્વર, ઉર્વીશ્વર, કામેશ્વર, ગૌરીશ્વર, વરુણેશ્વર, દુર્ગા, દુર્વાસેશ્વર, ગણેશ્વર, કુમારેશ્વર, ચંડકલ્પ, શકુલેશ્વર, કોટીશ્વર તથા બાલરૂપધારી બ્રહ્માની ઉત્તમ કથા છે. ત્યાર પછી નરકેશ્વર, સંવતેશ્વર, નિધિશ્વર, બલભદ્રેશ્વર, ગંગા, ગણપતિ, જાંબતી નદી, પાંડુકૂપ, સતમેઘ, લક્ષમેઘ અને કોટીમેઘની શ્રેષ્ઠ કથા છે. દુર્વા સાહિત્ય, ઘટસ્થાન, હિરણ્યા સંગમ, નાગરાદિત્ય, શ્રીકૃષ્ણ, શંકરસણ, સમુદ્રકુમારી, ક્ષેત્રપાલ, બ્રહ્યેશ્વર, પિંગલા, સંગમેશ્વર, શંકરાદિત્ય, ઘટેશ્વર, ઋષિતીર્થ, નંદાદિત્ય, તિતકૂપ, સોમપાન, પ્રણાદિત્ય અને નકુમતીની કથાનો પણ અદ્ભુત ઉલ્લેખ છે. ત્યાર પછી વરાહસ્વામીનું વૃતાંત, છાયાલિંગ, ગુલ્ફ, કનકનંદા, કુંતી અને ગંગેશની કથા છે. પછી ચમશોદ ભેદેશ્વર, વિદુરેશ્વર, ત્રિલોકેશ્વર, મંકણેશ્વર, ત્રિપુરેશ્વર તથા ષડતીર્થની કથા છે. પછી સૂર્યપ્રાચી, તીક્ષણ અને ઉમાનાથની કથા છે. પૃથ્વીનો ઉદ્ધાર, શુલસ્થળ, ચિવનાદિત્ય અને ચવનેશ્વરનું વૃતાંત છે. ત્યાર પછી અજાપાલેશ્વર, બાલાદિત્યા, કુબેરસ્થળ તથા ઋષિતોયાની પુણ્યમય કથા તથા શૃંગાલેશ્વરના મહાત્મ્યનું વર્ણન છે. પછી નારદાદિત્યની કથા, નારાયણના સ્વરૂપનું નિરૂપણ, તપ્તકુંડનો મહિમા તથા મૂળ ચંડીશ્વરનું વર્ણન છે. ચતુર્મુખ ગણેશ તથા કલંબેશ્વરની કથા, ગોપાલ સ્વામી, બકુલ સ્વામી અને મરુદગણની પણ કથા છે. ત્યાર પછી ક્ષેમાદિત્ય, ઉન્નત વિઘ્નેશ, તલસ્વામી, કાલમેઘ, રૂકમણી, દુર્વાસાશ્વર, ભદ્રેશ્વર, શંખાવર્ત, મોક્ષતીર્થ, ગુષ્પદતીર્થ, અચ્યુતગુરુ, જાલેશ્વર, ઓમકારેશ્વર, ચંડીશ્વર, આશાપુર નિવાસી વિઘ્નેશ અને કલાકુંડની અદ્ભુત કથા છે. કપિલેશ્વર અને જરદગૌ શિવની પણ વિચિત્ર કથાનો ઉલ્લેખ છે. નલેશ્વર, કરકટેશ્વર, હાટકેશ્વર, નારદેશ્વર, યંત્રભૂષા, દુર્ગકૂટ અને ગણેશની કથાનો પણ ઉલ્લેખ છે. સુવર્ણભૈરવી અને એલાભૈરવી તથા ભલ્લતીર્થનો પણ મહિમા છે. ત્યાર પછી કર્દમાલ તીર્થ અને ગુપ્ત સોમનાથનું વર્ણન છે. ત્યાર પછી બહુ સર્વ સ્વર્ણેશ્વર, શૃંગેશ્વર, કોટીશ્વર, માર્કંડેશ્વર, કોટીશ તથા દામોદર ગૃહની મહાત્મય કથા છે. ત્યાર પછી સ્વર્ણરેખા, બ્રહ્મકુંડ, કુંતીશ્વર, ભીમેશ્વર, મૃગીકુંડ તથા સ્વસ્વ આ બધાનું વર્ણન વસ્ત્રાપથ ક્ષેત્રમાં કર્યું છે. ત્યાર પછી દુર્ગાભલ્લેશ, ગંગેશ, રૈવતેશ, અર્બુદેશ્વર, અચલેશ્વર, નાગતીર્થ, વશિષ્ઠાશ્રમ, ભદ્રકર્ણ, ત્રિનેત્ર, કેદાર, તીર્થાગમન, કોટીશ્વર, રૂપતીર્થ અને ઋષિકેશ આ અદ્ભુત મહાત્મ્ય કથાઓ છે. ત્યાર પછી સિદ્ધેશ્વર, શુક્રેશ્વર, મણિકર્ણેશ્વર, પંચતીર્થ, મણિકર્ણેશ્વર, પગતીર્થ, પંગતીર્થ, યમતીર્થ, વારાહીતીર્થ વગેરેના મહાત્મ્યનું વર્ણન છે. અહીં પંગતીર્થ, પગતીર્થ નહીં પણ પંગતીર્થ. પછી ચંદ્રપ્રભાસ, પિંડોદક, શ્રીમાતા, શુક્લતીર્થ, કાત્યાયની દેવી, પિંડારક તીર્થ, કનખલ તીર્થ, ચક્રતીર્થ, માનુષી તીર્થ, કપિલાગ્નિ તીર્થ તથા રક્તાનુબંધ વગેરે મહાત્મ્ય કથાનો ઉલ્લેખ છે. ત્યારબાદ ગણેશ તીર્થ, પાર્થેશ્વર તીર્થ અને ઉજ્જવલ તીર્થની યાત્રામાં ચંડીસ્થાન, નાગોદભવ, શિવકુંડ, મહેશ તીર્થ તથા કામેશ્વરના મહાત્મ્યનું વર્ણન અને માર્કંડીજીની ઉત્પત્તિની કથા છે. પછી ઉદાલકેશ તથા સિદ્ધેશના નિકટવર્તી તીર્થોની અલગ અલગ કથાઓ છે. ત્યાર પછી શ્રીદેવ માતાની ઉત્પત્તિ, વ્યાસ અને ગૌતમ તીર્થની કથા, કુલ સંસાર તીર્થનું મહાત્મય તથા રામતીર્થ તથા કોઠીતીર્થનો મહિમા છે. ચંદ્રોદ ભેદ તીર્થ, ઈશાન તીર્થ અને બ્રહ્મસ્થાનની ઉત્પત્તિનું અદ્ભુત મહાત્મય તથા ત્રિપુષ્કર, રુદ્રહૃદ અને ગુહેશ્વરની શુભ કથા છે. તત્પશ્ચાત અવિમુક્તનો મહિમા, ઉમામહેશ્વરનું મહાત્મય, મોહજાનો પ્રભાવ અને જંબુ તીર્થનો મહત્વ કહેવામાં આવ્યું છે. ગંગાધર અને મિશ્રકની કથા તથા ફળશ્રુતિનું પણ વર્ણન છે. ત્યાર પછી દ્વારકા મહાત્મયના પ્રસંગમાં ચંદ્ર શર્માની કથા છે. જાગરણ અને પૂજન વગેરેનું આખ્યાયન, એકાદશી વ્રતનો મહિમા, મહાદ્વાદશીનું આખ્યાન, પ્રહલાદ અને ઋષિઓનો સમાગમ, દુર્વાસાનું ઉપાખ્યાન, યાત્રાની પ્રારંભિક વિધિ, ગોમતીની ઉત્પત્તિની કથા, તેમાં સ્નાન વગેરેનું ફળ, ચક્રતીર્થનું મહાત્મય, ગોમતી સાગર સંગમ, સનકાદિ કુંડનું આખ્યાન, નૃગતીર્થની કથા, ગોપ્રચારની પુણ્યમય કથા, ગોપીઓનું દ્વારકામાં આગમન, ગોપી સરોવર આખ્યાન, બ્રહ્મતીર્થ વગેરેનું કીર્તન, પાંચ નદીઓના આગમનની કથા, અનેક પ્રકારના ઉપાખ્યાન, શિવલિંગ, ગદાતીર્થ અને કૃષ્ણ પૂજન વગેરેનું વર્ણન છે. ત્રિવિધ મૂર્તિનું વર્ણન, દુર્વાસા અને શ્રીકૃષ્ણનો સંવાદ, કુશદૈત્યના વધની કથા, વિશેષ પૂજન ફળ, ગૌમતી અને દ્વારકામાં તીર્થોના આગમનનું વર્ણન, શ્રીકૃષ્ણ મંદિરના દર્શન, દ્વારવતીમાં અભિષેક તથા તીર્થોના નિવાસની કથા અને દ્વારકાના પુણ્યનું વર્ણન છે. હે બ્રાહ્મણો, આ પ્રમાણે સર્વોત્તમ કથાઓથી ભરપૂર શિવ મહાત્મય પ્રતિપાદક સ્કંદ પુરાણમાં આ સાતમો પ્રભાસ ખંડ છે, જ્યાંને લખીને સોનાના ત્રિશૂળની સાથે માઘ માસની પૂર્ણિમાના દિવસે સત્કાર સાથે બ્રાહ્મણને દાન આપે છે, તે સદા ભગવાન શિવના લોકમાં આનંદનો ભાગી થાય છે. અધ્યાય 81 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.